શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 41મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, સંન્યાસીએ વર્ષના ચોમાસાના 4 માસ ગામ અથવા નગરમાં એક જગ્યાએ નિવાસ કરવો. જો આપતકાળ આવી પડે તો 2 માસ નિવાસ કરીને બીજા ગામમાં જઈને રહેવું. આપતકાળ વિના ચાતુર્માસમાં જેટલા ગામ ઉલ્લંઘે તેટલા કૃચ્છ્રવ્રત કરવા, તેથી શુદ્ધ થાય છે. સંન્યાસીએ આચાર વિનાના ગામ કે નગરમાં રહેવું નહીં. કદાચ સદાચારી હોય ને તેમાં પોતાના સંબંધી વસતા હોય તો તેમાં પણ રહેવું નહીં. પોતે જે ગામ કે નગરમાં નિવાસ કર્યો હોય ત્યાં જો ચોરનો ઉપદ્રવ હોય અથવા બ્રહ્મ હત્યાદિ દોષથી તે ગામ દૂષિત હોય અથવા દુષ્કાળ પડ્યો હોય, દુશ્મન દેશના સૈન્યની ચડાઈથી તે રાષ્ટ્ર ભાંગતો હોય, તો સંન્યાસીએ વર્ષા ઋતુમાં પણ તે ગામનો તત્કાળ ત્યાગ કરી દેવો. સંન્યાસીએ મસ્તક પરનું મુંડન 2 માસને અંતે પૂર્ણિમાને દિવસે જ કરાવવો, બીજી તિથિઓમાં કરાવવું નહીં. તેમાં પણ ચોમાસાના 4 મહિના સુધી મુંડન કરાવવું નહીં, તેમજ નદીઓ તરવી નહીં. આસન, પાત્રલોપ, સંચય, શિષ્ય સંગ્રહ, દિવસ નિદ્રા અને વ્યર્થ વાતો આ 6 સંન્યાસીને બંધન કરતા થાય છે, તેના લક્ષણો કહીએ છીએ. વર્ષા ઋતુ સિવાય 1 દિવસથી અધિક ગામમાં અને 5 દિવસથી અધિક નગરમાં નિવાસ કરવો, તેને આસન કહેવાય છે. ભિક્ષાન્ન જમનાર સંન્યાસીએ પૂર્વે કહેલા તુંબડા આદિકના પાત્રમાંથી કોઈ પણ એક પાત્રને પોતા પાસે ન રાખવો, તે પાત્રલોપ કર્યો જાણવો. જરૂરી પ્રથમ ગ્રહણ કરેલા દંડ સિવાય ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે બીજા દંડનો પરિગ્રહ કરવો, તેને સંચય કહેલો છે. સેવા, લાભ, પૂજા, સન્માન તથા યશકીર્તિને માટે શિષ્યોનો પરિગ્રહ કરવો, પરંતુ જનોનું હિત કરવા દયાળુ સ્વભાવને કારણે નહીં, તેને શિષ્ય સંગ્રહ કહેલો છે. વિદ્યાદિ ગુણો હૃદયના અંધકારને દૂર કરી તેમાં પ્રકાશ કરનાર હોવાથી તેને દિવસ કહેલો છે અને અવિદ્યાને રાત્રિ કહેલી છે, તેથી વિદ્યાભ્યાસમાં પ્રમાદ કરવો, તેને દિવસે નિદ્રા કહેલી છે. આત્મા પરમાત્માના જ્ઞાન સંબંધી આધ્યાત્મિક કથા છોડીને ભિક્ષામાં પ્રાપ્ત થયેલા અન્નની પ્રશંસા કે રાજકારણની વાતો કરવી, તે વ્યર્થ વાતો કહેલી છે. હે વિપ્ર, સંન્યાસી જો કોડી જેવી તુચ્છ વસ્તુનો સંગ્રહ કરે તો પણ દિવસે દિવસે 1000 ગાયના વધનો પાપ લાગે છે. આ પ્રમાણેની સનાતન શ્રુતિ છે. તેમજ હૃદયમાં સ્નેહભાવ રાખી એકવાર પણ સ્ત્રીને જુએ તો 2 કોટી કલ્પ પર્યંત કુંભીપાક નરકમાં પડે છે, તેમાં કોઈ સંશય નથી. માતા પિતા સિવાય પુત્રાદિ સંબંધીનું મરણ સાંભળે તો પણ સંન્યાસીએ સ્નાન કરવું નહીં. માતા પિતાના મરણમાં વસ્ત્રે સહિત સ્નાન કરવો. સંન્યાસ ધર્મને સ્વીકાર્યા પછી જો સ્વધર્મમાં વર્તે નહીં તો તેને રાજાએ કૂતરાના પગ જેવા આકારવાળા લોહદંડને તપાવી તેના શરીર પર તેનું ચિહ્ન અંકન કરી તત્કાળ પોતાના દેશમાંથી બહાર કાઢી મૂકવો. જે સંન્યાસી તૃણ ધાન્યાદિકનું છેદન કે વૃક્ષાદિકનું વિદારણ કરે, અગ્નિમાં રસોઈ પકાવવા પ્રવૃત્ત થાય અને વીર્યનો શ્રાવ કરે, તો તેવાને જોઈને બીજા સંન્યાસીએ વસ્ત્રે સહિત સ્નાન કરવો. તલ, ધાન્ય, સોનું, પૃથ્વી, ગાય, દાસી, ઘર અને મઠ આદિકનો જે સંગ્રહ કરે, તેને સ્વધર્મનિષ્ઠ બીજા સંન્યાસીઓએ પોતાના મંડળમાંથી બહિષ્કૃત કરવો અને તેનું દર્શન થતાં સ્નાન કરવું. જે સંન્યાસ ધર્મનો સ્વીકાર કરી ફરી ગૃહસ્થાશ્રમમાં પાછો ફરી લગ્ન કરે છે, તે ઉલટીના અન્નને ખાનાર સર્વજનોમાં નિંદાને પાત્ર થાય છે અને પિતૃઘાતી તેમજ ચંડાલની સમાન કહેલા છે. તેથી તેમના જન્મેલા સંતાનોને રાજાએ ચંડાલની સાથે નિવાસ કરાવવો. ધર્મભ્રષ્ટ થયેલો સંન્યાસી જો અન્નનું દાન કરે તો પોતાને અન્ન આપનારનો, પોતા થકી અન્ન સ્વીકારનારનો, અન્નનો અને સ્વયં પોતાનો આ ચારનો વિનાશ નોતરે છે. રાત્રિએ પુનઃ ભોજન કરવા માટે સ્વીકારાતું અન્ન, શ્વેતવસ્ત્ર, તાંબુલ, મદ્ય, માંસ, વાહન, ગોદડી, પલંગ, ધન, નારી અને અનેક પ્રકારના રસો આટલાનો સ્વીકાર કરી ભોગવે છે તે સંન્યાસીનું કુળ અને તેને આપનારનું કુળ, આ બંને કુળ ચોક્કસ રૌરવ નરકમાં પડે છે. જો સંન્યાસી પ્રમાદથી બે ગામમાં ભિક્ષાટન કરે અથવા ડગલી ધારણ કરે તો ચાંદ્રાયણ વ્રત કરે. જે સંન્યાસી ધન્ય, વૃક્ષ, લતા, મૂળ, ફળ, પુષ્પ અને પત્રને તોડે અથવા ઉખાડે તો તે અવિચી નરકમાં પડે છે. પોતાના હાથે સૂક્ષ્મ જંતુના વિનાશમાં સંન્યાસીએ 10 પ્રાણાયામ કરવા, સ્વપ્નમાં સ્ત્રીસંગ થાય તો સ્નાન કરી ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્ર 3000 વાર જપવો. સંન્યાસીએ સ્ત્રીને જોવા માત્રથી ઇન્દ્રિયોની દુર્બળતાને કારણે વીર્યશ્રાવ થઈ જાય તો 3 ઉપવાસ કરી 100 પ્રાણાયામ કરવા. સંન્યાસીને કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારે વીર્યશ્રાવ થાય તો અલગ અલગ એક એક ઉપવાસ કરવો. ભિક્ષા લેવા સિવાય બીજે અજાણતા જો સંન્યાસી સ્ત્રી સાથે બોલે તો સ્નાન કરી હરિનામનો જપ કરતા એક ઉપવાસ કરે. આ રીતે સ્ત્રીની કથા શ્રવણાદિ 7 પ્રકારના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય તો પ્રત્યેકને માટે અલગ અલગ એક એક ઉપવાસ કરવો અને જાણી જોઈને 7માંથી કોઈ એક વ્રતનો ભંગ કરે તો હરિનામ જપતા એક તપ્ત કૃચ્છ્ર વ્રત કરે. અને જો સ્ત્રી સાથે સાક્ષાત મૈથુન ક્રિયા થાય તો સંન્યાસીએ સ્વયં વનમાં જઈ શિષ્ન ઇન્દ્રિયના છેદનરૂપ પ્રાયશ્ચિત્ત કરવો. મેં 8મા બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કર્યો છે એમ બોલતા પોતાના કર્મને જાહેર કરી માત્ર ફળફૂલનો આહાર કરી ઇન્દ્રિયોનું દમન કરતો હંમેશા તીર્થોમાં વિચરણ કરે ત્યાર પછી સત્પુરુષનો અનુગ્રહ થતાં તે શુદ્ધ થાય છે. જે દ્વિજ સંન્યાસ ધર્મનો સ્વીકાર કર્યા પછી ફરી મૈથુન કરે છે તે 60000 વર્ષ પર્યંત વિષ્ટાનો કીડો થાય છે. અને જો કામમોહિત થઈ હસ્તમૈથુન કરે તો સંતપન નામના 2 કૃચ્છ્ર વ્રત કરી 300000 ઓંકારના જપ કરે ત્યારે શુદ્ધ થાય છે. અને ધર્મભીરુ સંન્યાસી અસત વાર્તાદિકને કરે તો 1 ઉપવાસ કરી 100 પ્રાણાયામ કરવા. સંન્યાસીએ નિત્ય 1 ગૃહસ્થના અન્નનું ભક્ષણ, મદ્યમાંસનું ભક્ષણ, શ્રાદ્ધનું ભોજન તથા ભોજનમાં પ્રત્યક્ષ મીઠું લેવું આદિનો નિષેધ છે. છતાં તેમાંથી કોઈ એક નિયમનો અજાણતા ભંગ થાય તો શ્રી વિષ્ણુ ભગવાનના નામમંત્રનો જપ કરતા પ્રાજાપત્ય કૃચ્છ્ર વ્રત કરવો. વાણી, મન અને શરીરથી ઉદ્ભવતા કોઈ પણ નિયમનો જો ભંગ થાય તો તે નિયમભંગને સંતોની આગળ નિવેદન કરી તે સંતો જે પ્રાયશ્ચિત્ત આપે તે કરવો. જે સંન્યાસી આ પ્રકારના શ્રુતિ અને સ્મૃતિએ કહેલા ધર્મોમાંથી ક્યારેય પણ ચલાયમાન થતા નથી તે ઇચ્છિત એવા બ્રહ્મલોકને પામે છે. જો પૂર્વોક્ત સંન્યાસીના સર્વે ધર્મો ભગવાનની ભક્તિ સાથે પાળે છે તો તે સંન્યાસી ભગવાનના અક્ષરધામને પામે છે. કેટલાક મુનિઓએ જ્ઞાન સંન્યાસ, વેદ સંન્યાસ અને કર્મ સંન્યાસ આ 3 પ્રકાર કહેલા છે. તેમાં સર્વ આસક્તિથી મુક્ત હોય, માન અપમાનાદિ દ્વંદ્વોથી પર હોય, નિર્ભય અને પોતાના આત્માના સુખે સુખી હોય તેને જ્ઞાન સંન્યાસી કહેલા છે. તેમજ જે સુખ દુઃખાદિ દ્વંદ્વથી પર થઈ કોઈ પણ પ્રકારનો પરિગ્રહ કર્યા વિના હંમેશા વેદનો અભ્યાસ કર્યા રાખે એવા મુમુક્ષુ અને જીતેન્દ્રિયને વેદ સંન્યાસી કહ્યા છે. અને જે અગ્નિને આત્મસાત કરી બ્રહ્માર્પણ ભાવે મહાયજ્ઞ પરાયણ થઈ જીવન જીવે તેને કર્મસંન્યાસી કહેલા છે. આ ત્રણેયની મધ્યે પ્રથમ જ્ઞાન સંન્યાસી સર્વકર્તા અધિક મનાયેલા છે, કારણ કે તેને કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહેતું નથી. તેમજ દંડ પાત્રાદિ આશ્રમના ચિહ્નો ધારણ કરવાની તેને અપેક્ષા નથી. જો સંન્યાસીને વૈરાગ્યની દૃઢતા હોય અને ભગવાન શ્રીહરિની ભક્તિ અને જ્ઞાનની પરિપક્વતા થાય તો તેણે દંડાદિ ચિહ્નોનો ત્યાગ કરી દેવો. સુખ દુઃખાદિ સર્વે દેહના પ્રારબ્ધને લીધે જ પ્રાપ્ત થાય છે એમ જાણી સંન્યાસીએ દંડાદિ ચિહ્નોએ સહિત આશ્રમના આચારની મમતા છોડી વિધિ નિષેધનું પાલન કરવા છતાં તેમાં મમત્વ રહિત થઈ લોકસંગ્રહ માટે વિચરણ કરવું. વિદ્વાન સંન્યાસીએ ગૂઢપણે સ્વધર્મનું પાલન કરી સર્વજનો પોતાને વિશે નિર્ણય ન કરી શકે કે આ કોણ છે એવો વર્તન રાખી વર્ણાશ્રમની મમતાએ રહિત થઈ અજ્ઞાત ચરિત્રવાળા થઈ વિચરણ કરવું. વળી મોક્ષધર્મમાં પ્રીતિવાળા દૈવ ઈચ્છાથી જે કાંઈ મળે તેનો આહાર કરી જીવન જીવનારા અને જીતેન્દ્રિય સંન્યાસીએ ઉન્મત્ત બાળક જડ અને મૂંગાની જેમ વર્તી પૃથ્વી પર વિચરણ કરવું. બ્રહ્માનંદમાં સદાય મગ્ન રહેનારા સમગ્ર આશારૂપી પાશથી મુક્ત વર્તતા તેમજ અપરિગ્રહી એવા સંન્યાસીને સમુદ્રના જળની જેમ ચારે બાજુથી સુખ જ પ્રાપ્ત થાય છે. હે વિપ્ર, આવા પ્રકારનો ત્યાગી સંન્યાસી શુભ સિદ્ધ દશા પામેલો અને નિર્વિકલ્પ સમાધિ પામેલો મહામુક્ત કહેવાય છે. હે વિપ્ર, જે સંન્યાસી સાધન દશામાં રહેલો હોય તે સંન્યાસીને સવિકલ્પ સમાધિવાળો જ્ઞાની મુક્ત કહેવાય છે. અને જે ત્રણેય વર્ણના દ્વિજાતિ પુરુષો વૈરાગ્યને વેગે કરીને ઘરનો ત્યાગ કરી વર્તે છે તે સાધુ વૃત્તિવાળા વૈષ્ણવો કહેલા છે. સાધુ વૃત્તિવાળા આવા ત્યાગી વૈષ્ણવોએ લોભ કામ રસાસ્વાદ સ્નેહ અને માનને જીતી એકાંતિક ભાવે સદાય ભગવાન શ્રીહરિનું સેવન કરવું. પૂર્વોક્ત ચારે વર્ણ અને ચારે આશ્રમની મધ્યે જે વર્ણાશ્રમી જનોએ વૈષ્ણવી સામાન્ય દીક્ષા કે મહાદીક્ષાનો ધર્મવંશી ગુરુ પાસેથી સ્વીકાર કર્યો હોય તે સર્વેને માટે સામાન્યપણે તો પૂર્વે કહ્યા એ જ સર્વે ધર્મો જાણવા, અને જે વિશેષ ધર્મો છે તે પૂર્વે દીક્ષાવિધિમાં અમે કહ્યા છે તે તમારે જાણવા. હે ઉત્તમ વિપ્ર, આ પ્રમાણે અમે સમસ્ત વર્ણાશ્રમના સર્વે ધર્મો તમને સંભળાવ્યા. જે પુરુષ આ સમસ્ત ધર્મોનો પાઠ કરશે અથવા સાંભળશે તે પુરુષ નિશ્ચય સ્વધર્મમાં નિશ્ચળ મતિ પ્રાપ્ત કરશે તેમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સંન્યાસીના ધર્મમાં ત્યાગ કરવા યોગ્ય બાબતો તથા નિયમભંગના પ્રાયશ્ચિત્તોનું નિરૂપણ કર્યું. એ નામે 41મો અધ્યાય પૂર્ણ થયો.